ઇન્દ્રિયોના સંસર્ગમાં આવવાથી એ જેટલા પણ ગુણદોષો શરીરાદિના છે એ બધા જીવની અંદર પણ સંક્રાંત થાય છે, એ અર્થમાં એને જીવના પણ દોષો લાગે છે. તો એ પંચ અધ્યાસ છે, મુખ્ય છે. હવે અહીંયા એ પ્રશ્નનો ઉત્તર પહેલાં ચર્ચાઈ ગયો છે, તેમ છતાં પણ સ્પેસિફિકલી આપણે કહીએ છીએ કે દોષોની નિવૃત્તિનો અર્થ શું. બધા દોષો બ્રહ્મ સંબંધીથી નિવૃત્ત થઈ જાય છે એટલે એનો અર્થ શું છે. ભગવત સેવામાં એ દોષો બાધક થતા નથી. એટલે પ્રભુ જીવાત્માની અંદર કોઈ દોષ હોય એના દેહના કે જીવના, તેમ છતાં પણ સદોષ એનો અંગીકાર કરે છે. દોષ સહિત એ જીવાત્માને પોતાનો સેવક તરીકે સ્વીકારે છે અને એના દોષો ભગવત સેવામાં પ્રતિબંધક રૂપ પ્રભુ માનતા નથી. એટલે કર્મ માર્ગમાં દેહ છે એની ઉત્તમતા બ્રાહ્મણ વર્ણના રૂપમાં કહેલી છે, એમને ઘણા અધિકારો પ્રાપ્ત છે. પરંતુ ભક્તિ માર્ગની અંદર કોઈ શૂદ્ર કે ચાંડાલ પણ છે તો એના દેહના દોષ છે એ પ્રભુ એની સેવામાં વિચારતા નથી કે ગણકારતા નથી કે હું શૂદ્ર છે તો એની સેવા ન સ્વીકારું અને બ્રાહ્મણને સ્વીકારું. કર્મ માર્ગ કે મર્યાદા માર્ગમાં આ કન્સિડરેશન હોય, પરંતુ ભક્તિ માર્ગમાં આ વસ્તુ નથી. કર્મ માર્ગની અંદર દેશકાલ વગેરેનું પણ પ્રભુ અપેક્ષા રાખે, પરંતુ ભક્તિ માર્ગની અંદર પ્રભુ એમાં બહુ લિબરલ છે. યદી નિવેદિત છે સચ્ચાઈથી, પ્રભુને સમર્પિત છે, તો એટલું પ્રભુ માટે પર્યાપ્ત છે એના અંગીકાર માટે. એ અર્થમાં દોષનું નિવારણ છે. દોષ સ્વરૂપથી નષ્ટ થાય છે એવો તાત્પર્ય અહીંયા બ્રહ્મ સંબંધથી નથી. પ્રભુ કૃપા કરીને એ પણ કરી શકે છે, પરંતુ એ અનિવાર્યતયા થાય છે દીક્ષાથી એવો અહીંયા કોઈ સિદ્ધાંત નથી. બરાબર છે ને? કેમ કે પ્રત્યક્ષથી બાધિત છે. જે દોષો આપણે ગણ્યા, આપણે બધાએ બ્રહ્મ સંબંધ લીધેલું છે. બ્રહ્મ સંબંધ લીધા એકે ઓછા થયા એમાંથી? કદાચ વધ્યા હશે, પરંતુ ઓછા તો થયા હોય એવું લાગતું નથી. કેમ કે બ્રહ્મ સંબંધ લેતા પહેલાં સમર્પિત જ લેવું એવો કોઈ નિયમ ન હતો, પણ હવે તો સમર્પિત જ લેવું એ નિયમ પછી આપણે જ્યારે અસમર્પિત લઈ રહ્યા છીએ તો એક વધારાનો દોષ આવ્યો ને. તો કદાચ વધ્યા હશે પણ ઓછા નહીં થયા હોય. એટલે તાત્પર્ય એ છે કે દોષોનો નાશ એ નિવૃત્તિનો અર્થ નથી. પ્રભુ એને દોષ તરીકે નથી માનતા, એટલી જ વાત છે. એની સેવા સ્વીકારે છે. આગળ શ્રી મહાપ્રભુજી કહે છે કે અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન. બ્રહ્મ સંબંધ સિવાય અન્ય કોઈ પણ પ્રકારે આ દોષોનું નિવારણ શક્ય નથી. તો જિજ્ઞાસા એ છે કે અન્ય કયા પ્રકારો અહીંયા હોઈ શકે દોષની નિવૃત્તિના, અને શા માટે પુષ્ટિમાર્ગમાં બ્રહ્મ સંબંધ સિવાય અન્ય કોઈ પ્રકારે દોષનું નિવારણ નથી થઈ શકતું. આ બે પ્રશ્નો છે. એક પ્રાયશ્ચિત કરવાથી કર્મનો નાશ થાય, પણ ભાગવતજીમાં કહેલો છે કે કર્મથી કર્મ સભી જ રૂપે નાશ પામતા નથી, એટલે જે આ કુંજર શૌચ વ્રત થાય એવું થઈ જાય. બરાબર. બીજું ગીતાજીમાં કહ્યું છે કે જ્ઞાનથી નાશ થાય, પણ એ જે સંપૂર્ણ રીતે નાશ કરવો હોય તો ભક્તિ છે, કારણ કે એનાથી હૃદય પણ શુદ્ધ થાય છે. આ બેથી જ્ઞાનથી કદાચ નાશ થાય, પણ હૃદય શુદ્ધિ ના થાય, પણ એ ભક્તિથી. બહુ સુંદર. કર્મ, જ્ઞાન અને પ્રાયશ્ચિત વગેરે ઉપાયો છે દોષોને દૂર કરવાના. એમાં ડૉક્ટરે બહુ સુંદર ગીતા અને ભાગવતના સંદર્ભો ટાંક્યા. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કૃતિ અર્જુન, નહીં જ્ઞાનને સદૃશ્યમ પવિત્રમ હિ વિદ્યતે, એમ ભગવાન કહે છે. તો જ્ઞાનથી દોષનું નિવારણ કહ્યું છે. એવી જ રીતે કર્મથી પણ કયા છે. કર્મણા કર્મ નિરહારો ન હ્યાત્યંતિક ઈષ્યતે, એમ ભાગવત કહે છે કે કર્મથી કંઈક દૂર થાય છે, પરંતુ દોષોનો આત્યંતિક નાશ કે કર્મનો આત્યંતિક નાશ નથી થતો. ત્યાં એવું દૃષ્ટાંત આપ્યું છે કે જેમ કાષ્ટ છે એને આપણે જલાવીએ તો એ બળી જાય, પરંતુ રાખ એની બચી જાય છે. પરંતુ ભગવદ્ ભક્તિ કે ભગવદ્ શરણાગતિ એવું છે કે જેમ ઝાકળ છે એના ઉપર સૂર્યનો તાપ આવે તો પછી એનું નામો નિશાન નથી રહી જતું એ જલનું, એવી રીતે ભગવદ્ ભક્તિ કે શરણાગતિથી દોષનો નિશેષ નાશ થાય છે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી ને ભગવાન કહી રહ્યા છે કે અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન. પ્રાયશ્ચિત જ્ઞાન કે કોઈ કર્મ દાન વગેરે કોઈ પણથી દોષોનો આત્યંતિક નાશ શક્ય નથી. કદાચ આપણે એમ વિચારીને ચાલીએ કે એવી રીતે કોઈ નાશ થતો પણ હોય, દોષોનો નાશ થઈ પણ જાય, પરંતુ ભક્તિ માર્ગમાં એ રીતે દોષનો નાશ કરી અને શરણાગત થયેલો જીવાત્મા છે એનો અંગીકાર ભગવાન કરવા ઈચ્છશે? કોઈ વ્યક્તિ એમ વિચારે કે નિર્દોષ હોઈએ ત્યારે આપણે પ્રભુ સાથે સંબંધ થઈ શકે, એટલે સૌથી પહેલાં હું મારી નિર્દોષતા સિદ્ધ કરું અને જ્યારે હું પૂર્ણ રૂપથી નિર્દોષ થઈ જાઉં તે પછી પ્રભુને શરણાગત થાઉં, તેના સમર્પિત થાઉં, તો એના પ્રત્યે પ્રભુનું વલણ કેવું હોઈ શકે? હા, નિર્દોષ હોવાની સાથે એનું પુષ્ટિજીવ હોવું અતિ આવશ્યક. હા, પુષ્ટિજીવ પણ છે કે એવું વિચારે છે તો પણ બ્રહ્મ સંબંધ ના થયો હોય એમ? ના, કરી લે બ્રહ્મ સંબંધ તો સ્વીકારે ને, એમાં શું વાંધો? નહીં, સંભળાયો નહીં. શું? હા હા, તો વધારે સારું ગણાશે એમ. અન્ય સાધન કરતા એ ભગવત શરણાગતિથી દોષનું નિવારણ કરવાનો પ્રયાસ કરશે તો એ વધારે સારું ગણાશે એમ, પ્રભુ કરશે એમ. હા હા હા, ના, આ તો ધારો કે ની વાત છે. ધારો કે જો આવું થાય અને પ્રભુ સન્મુખે પ્રસ્તુત થાય એકદમ નાયલો ધોયેલો, તો એના સ્થિતિમાં પ્રભુનું શું વલણ એના તરફ રહે? મારો એ અભિપ્રાય છે. જો એવું ધારે કે હું મારા બધા દોષ નિવૃત્ત થયા પછી એ કરીશ, તો કદાચ દોષ નિવૃત્ત થાય પણ તો પણ એનું એનું અભિમાન જે છે તે એની અંદર ચાલુ રહેશે. ચલો હવે આને પ્રવૃત્ત કરીએ. એટલે સાધનાભિમાન જે છે ભક્તિ માર્ગમાં એ પ્રભુ સહન નથી કરી શકતા. નિસાધનતા છે એ ભક્તિ માર્ગની પહેલી શરત છે, અને સાધન પણ મારા ભગવાન જ છે. આ જાતનો ભાવ યદી જીવમાં નથી અને પોતાના કર્તૃત્વના અભિમાનથી પોતે દોષ પણ દૂર કરવા ઈચ્છે તો તેની ભાવના ખરાબ નથી, પણ એના અંદર રહેલું સાધનાભિમાન છે એ ભક્તિ માર્ગ વિરોધી ભાવ છે અને કદાચ પ્રભુએ સહન ન કરે. હવે આગળનો પ્રશ્ન છે, અસમર્પિત શબ્દનો પ્રયોગ આવે છે. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં આચરેત. અસમર્પિતનો અર્થ શું? હા બોલો. તમારી કમાણ એટલે બધું જ તમારી પાસે જે એ બધું જ ઠાકોરજીને સમર્પીને પછી તમારે ઉપયોગ કરવાનો. હા, તમે કંઈ કહેવા માંગો છો? અરે બોલો, છે માઇક તો બોલી લો. આપણે જે વસ્તુનું નિવેદન બ્રહ્મ સંબંધ વખતે ભગવાનને કર્યું છે પણ તે વસ્તુ આપણે પછી સમર્પણ કર્યા વગર લઈએ ભગવાનને, તો તે અસમર્પિત. એટલે સમર્પિત ભગવાનને કરીને લેવું જોઈએ પછી તે વસ્તુ. એટલે સમર્પણ ઠાકોરજીને જેનું કર્યું હોય તે સમર્પિત. તો સમર્પણનો અર્થ શું? હા નીતા, હિતેશ જરા સરખું લેજે. એ તો અસમર્પિત ત્યાગ. મારો પ્રશ્ન છે સમર્પિત એટલે શું? હા, પ્રભુ આરોગ્ય હોય તે સમર્પિત. હા નરેન્દ્રભાઈ, આચ્છા બોલો. હા બહુ સરસ. હા, સો સુનાર કી એક લુહાર કી. ભગવત સેવામાં જેનો વિનિયોગ કરવામાં આવ્યો હોય તે સમર્પિત છે. આ બહુ સારી પરિભાષા છે. બીજી રીતે આપણે એને એમ કહી શકીએ કે બ્રહ્મ સંબંધની અંદર આપણે જેનું નિવેદન કર્યું છે એ નિવેદિત વસ્તુનો પ્રભુ સેવાના અંદર આપણે ઉપયોગ કરી રહ્યા છીએ અથવા વિનિયોગ કરી રહ્યા છીએ તો એને સમર્પિત કહેવાય છે. આ વાતને બહુ સ્પષ્ટતાથી સમજી લેજો. નિવેદિતને પ્રભુ સેવાના અંદર ઉપયોગમાં લાવવું એનું નામ સમર્પણ. જેનો ઉપયોગ થઈ ગયો છે એ સમર્પિત, બરાબર. આને રિવર્સ કરો, જેનો નથી થયો એ અસમર્પિત. અનિવેદિત તો કંઈ છે નહીં, કેમકે એ તો આપણે બ્રહ્મ સંબંધ વખતે અત્યારે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રૈકાલિક જે કંઈ પણ આપણી અહંતા મમતા જે જે વિષયમાં છે, આ જન્મ આવતા જન્મની અને પૂર્વ અનંત જન્મોની, એ બધે જ પ્રભુને આપણે નિવેદન કરી રહ્યા છીએ. એટલે અનિવેદિત કશું રહેતું નથી, વાત સમર્પણની રહે છે. તો જેનો ઉપયોગ આપણે પ્રભુ કાર્યની અંદર કરી રહ્યા છીએ તો એ સમર્પણ થઈ રહ્યું છે, થઈ ચૂક્યું એટલે સમર્પિત થઈ. જે નથી સમર્પિત થઈ એને આપણે અસમર્પિત કહીએ છીએ. તે પછી પ્રશ્ન એ છે કે સર્વમ સમર્પિતમ કુર્યાત. શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે બધાનું સમર્પણ. તો આપણે જાણીએ છીએ કે ભગવત સેવામાં પ્રભુ લાયક વસ્તુ હોય એનું તો આપણે સમર્પણ કરી શકીએ, બધાનું સમર્પણ તો શક્ય નથી. તો તસ્માત આદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ, આ ઉપદેશ કે આદેશ છે એનું પાલન કેવી રીતે શક્ય બની શકે? પ્રશ્ન સમજમાં આવ્યો? શું બોલો, પ્રશ્ન પચાવો કે ઉત્તર બોલો છો? હું પછી પહેલાં પ્રશ્ન બોલો, તમે સીધા એકદમ જવાબ જ. પ્રશ્ન સમજાવો પહેલા, ઓન કરો માઈક. એટલે સર્વ વસ્તુ પ્રભુને સમર્પવું, એમ તો કે બધી વસ્તુ તો પ્રભુને સમર્પી શકાતી નથી, તો શું કરવું? દાખલા તરીકે, એટલે દાખલા તરીકે ચંપલ લાયા, ચંપલ તો પેટન્ટ એક્ઝામ્પલ, એકદમ સનાતન સમયથી ચાલી આવેલો એક્ઝામ્પલ છે. એટલે ચંપલ પ્રત્યક્ષ નહીં સમર્પાય, એટલે કોઈ સામગ્રી લઈ આવીએ કે કોઈ પ્રભુ સંબંધી ચંપલ પહેરીને. હા બરોબર છે, તો પરોક્ષ રીતે પણ એ વસ્તુ છે એ પ્રભુને સમર્પિત થઈ ગઈ. બહુ સારું, આ રીતે આપણે દરેક વિષયમાં સમજી લેવાનું છે. સમર્પણના બે પ્રકાર તમે સમજાવ્યા, એક પ્રત્યક્ષ સમર્પણ છે, એક પરોક્ષ સમર્પણ છે. જે નિવેદિત વસ્તુનું પ્રત્યક્ષ સંભવ હોય તો પ્રત્યક્ષ સમર્પણ કરવું જોઈએ, વિનિયોગ કરવો જોઈએ, અને જેનું નથી સંભવ એના અંદર ભગવદ્ અર્પણની બુદ્ધિથી યદી આપણે કરી રહ્યા છીએ તો પછી એ સમર્પણ પણ એનું થઈ જાય છે. ઘણી જગ્યાએ નિવેદન એ જ સમર્પણરૂપ બની જાય છે. શું? હા, એનો ઉપાય હવે તો ચેતનાબેન જ બતાવશે. ચાની અંદર કેવી રીતે ભાવના કરવી જોઈએ? એટલે કોઈને ચાનું વ્યસન હોય અને ચા પીધા વગર સેવામાં એનું મન ન લાગતું હોય તો પણ એ એક જાતની સેવા છે કે ચાલ ચા પીશ તો મારું પ્રભુમાં ચિત્ત વધારે સારી રીતે રહેશે. એટલે શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકીમાં કીધું શ્રવણમ ભજનમ ચાપી. એટલે ચાય તો પી શકાય છે, હવે મારા જેવા કોફીના વ્યસની છે એના માટે કંઈક ઉપાય બતાવો. હા, એ હવે એક પારુલબેન પ્રશ્ન કરે છે કે સમર્પણ પોતાનું થઈ શકે, બીજાનું પણ થઈ શકે? બહુ ઉપયોગી પ્રશ્ન છે. સમર્પણ ઠાકુરજીને કઈ વસ્તુનું થઈ શકે, પોતાનું કે પારકાનું પણ? ધ્વનિ મતથી પ્રસ્તાવ પારિત. હા ગિરીશભાઈ, અહંતા મમતા સાથે જોડાણ થયું છે બધું જ. આપણી અહંતા મમતા તો બહુ ખતરનાક છે. મારી મમતા ખતરનાક છે, મારી મમતા ખતરનાક છે. ના, એ બીજી વાત થઈ, એ તો બહુ અંતરંગ વાત છે. પરંતુ અહંતા મમતા તો બહુ ખતરનાક છે, ગમે ત્યાં લાગી જાય. આપણે જોઈએ છીએ કે ઓલા આંબાવાળા છે, એમને લાગ્યું કે આ તો બહુ ઠાકોરજી લાયક છે, પોતાના સાથે કોઈ લેવા દેવા નહીં, અને અરોગ જો એમ કીધું ઠાકોરજીને દોડતા થવું પડ્યું છે. તો એ અહંતા મમતા તો બહુ ખતરનાક છે. પરંતુ સિદ્ધાંત શું છે આ વિષયમાં? આમના પ્રશ્નનો ઉત્તર હા કે નામાં જેમ બધાએ આપ્યો એમ તમે આપો. હા માઈક ગયું, દોરડો ખેંચને આવશે, ઓન કરો ઓન કરો. પોતાનું જ સમર્પણ થઈ શકે, સિદ્ધાંત મુક્તાવલીમાં બતાવ્યું છે, પોતાનું તન પોતાનું મન ને પોતાનું ધન એટલે સ્વ, એટલે સ્વસત્તાનું જ સમર્પણ પ્રભુને થઈ શકે. કેમ કે આની અંદર એક સિમ્પલ વાત છે કે જે નિવેદિત છે એનું સમર્પણ પ્રાપ્ત થાય છે, અનિવેદિતનું સમર્પણ પ્રાપ્ત થતું નથી. નિવેદન આપણે બ્રહ્મ સંબંધ વખતે પ્રભુને કોનું કરીએ?